પછી એક બહુ સરસ વાત કરી, એ અહીંયા લિંક છે એની. એ માયા કહે, સાંભળો, હા, ભેખ પંડિત પિયર મારું રે, ત્યાં રહેતા લાગે મને પ્યારું રે. આ માયા કેમ નથી જાતી આવા સાધુઓને, એટલે વાત કરું છું તમને કે માયાની કબૂલાત છે. આટલા આટલા તપસ્વી સાધુઓ આ તે બધા સંન્યાસીઓ તપ કરનારા, છતાંય આ બધી માયા જાય નહીં. ગ્રહસ્થને ન જાય આપણે સમજ્યા પહેલાં કે ભાઈ મોહ ઉપજાવ્યાની વચ્ચે જ છે, પણ આટલું બધું મૂકી દીધા પછી માયા ખસતી કેમ નથી? ત્યારે માયાએ અહીંયા કહ્યું છે, જો ભેખ એટલે ભગવા વસ્ત્રોધારી, ભેખ પંડિત પિયર મારું રે, ત્યાં રહેતા લાગે મને પ્યારું રે, યોગી યતે સંન્યાસી તપસી રે, ત્યાં રહી છું અખંડ વસી રે. સાધુઓ, યોગીઓ, તપસ્વીઓ, સંન્યાસીઓ, એમાં હું અખંડ રહી છું, અખંડ, અને ન્યા મને બહુ પ્યારું લાગે છે, બહુ ગમે છે. સાધુઓને, તમને સાધુઓ ગમે એવું થોડું છે, માયા નહીં ગમે એ મને ત્યાં બહુ સારું લાગે છે, બહુ ગમે છે, રહેવાનું મને બહુ ગમે, એટલે ખસતી નથી ભાઈ. પાછો કેવો શબ્દ, નિષ્કુળાનંદ સ્વામીને આપણે અભણ કેમ કહી શકશું? એમણે શું શબ્દ વાપર્યો, ભેખ. તમે એક એક શબ્દ આના પર તો બહુ બોલી શકે, આપણી પાસે સમય નથી. ભેખ એટલે સાધુઓ, ભગવાધારી, પંડિતો, યોગીઓ, યતિઓ, સંન્યાસીઓ, તપસ્વીઓ, આટલાના નામ લીધા. ત્યાં મને રહેવાનું પ્યારું લાગે છે એટલું તો કીધું, પણ શું કહ્યું? ભેખ પંડિત પિયર મારું રે. એ મારું પિયર્યું છે ભાઈ, સાસરિયું નહીં, પિયર છે મારું. એનો પેલો અર્થ શું? પિયરમાં છોકરી હોય ને એ બિંદાસ હોય, સાસરિયામાં રિસ્ટ્રિક્શન હોય, હસવા બોલવા હરવા ફરવા પગે ચાલવું ઉમરો ઠેકવો આ તે બધું, અને ઘરે આખા ગામમાં ગમે ત્યાં દીકરીને કઈ બંધન લાજ કાઢવાની હોય, ગમે તેમ છલાંગ મારે તો દીકરી ઘરમાં પિયરિયામાં તો કેવી ખુશ ઉગાડે માથે પડે ગમે તેમ, હે, ખુલ્લે મને ખુલ્લ મોકળાશથી બિંદાસથી મોજથી દીકરી પિયરમાં હોય. એમાં સાધુઓમાં માયા કે છે, અમારે બહુ મોજ હોય છે, હવે ખુલ્લા બિંદાસ, અમારે કોઈ રિસ્ટ્રિક્શન નહીં, બસ મોજ પડી જાય અમે, જેમ કોઈ એને પહેલી વહેલા બૈરા દીકરીને કોઈ લાજ શરમ ત્યાં ન હોય, એમ અહીંયા અમને છે ને મજા પડી જાય, આ પિયર્યું છે અમારું, અહીંયા અમારે બંધન નહીં કોઈ, મોજ કરવાનું મન એટલું જેટલું થાય હરો ફરો કૂદો ખોલો, કોઈ રોકનાર જ નહીં. કેવું લાગે છે, સાચું કે નહીં? હા હા, સાચું છે એમ. અને બીજું, ગ્રહસ્થો છે ને પાપ કરે કરે ને તો રિટેલ કરે, છૂટક. અને સાધુઓ છે ને એ પાપ કરે ને જથ્થાબંધ, હોલસેલ, એને બધું એ ધનમાં પડે તો પછી હોલસેલ, સ્ત્રીઓ પાછળ પડે તો હોલસેલ, જથ્થાબંધ. તમે કરી કરી રિટેલ કેટલું કરો ના, કેમ ભાઈ? આ બધું ખોટી વાત છે, હે, જથ્થાબંધ. એમ એનું માન હોય, તમારું માન કેટલું હોય, આના માનને કોઈ તમારે કેવું માન હોય, તમારે જોવા કેવી આમ સલામ. અને દુનિયામાં તો માન આપનારા હોય તો લાજ શરમે માન કરવું પડે, સલામ કરવી પડે, રાજનેતા હોય મોટો હોય અને તમે, આ તો આદરથી કેવા વેચાઈ જાય ત્યાં સુધીના માન, કેવો સન્માન એમ ઓછું. માયાને કેવો ધરો થાય, હવે રિટેલમાં શું હાથ નાખવું? એટલે 64 પદીમાં નિષ્કુળાન સામે લખ્યું, જીણા જાલવામાં નહીં જસરે, માટે જોશે મોટા મોટા રે. જીણા જીણાને હું મારે પકડીને કરવા, મોટા મોટા મેંગળને ન પકડું, હોલસેલ વેપાર થાય. એટલે સાધુઓ, પંડિતો, વિદ્વાનો આ બધા જે છે ને, એમાં માયા કે મારે વેપાર હોલસેલ થાય. એનું કારણ, તમે એકલા એકલા પાપ કરો, એકલ દોકલ બે પાંચ જણા થોડું, આ શું થાય? આ હોલસેલ એટલે કેવો હોલસેલ કે એની પાછળ પાછળ હજારો અને લાખો માણસો હોય, એકને પકડે કેટલા પકડાઈ જાય. ગુરુ હોય એ જે કરે એમ ચેલા પાછળ હજારો લાખોની સંખ્યામાં કરે ને, એટલે આ એક જાય નરકે એની આરે ઢોલ વગાડતા લાખો જાય, કી થઈ ગયું ને હોલસેલ, એટલે આ માયા નાય ભાવે, આને એકને પકડી લ્યો એટલે એ બસ એ પછી એની પાછળ બધા એમ જ ચાલ્યા જાય. અને ગુરુએ કીધું વેદ વાક્ય એની આગળ પાણી ભરે, વેદવાણી ગુરુવાણી આગળ પાણી ભરે. અમારા ગુરુએ કીધું, અમારા ગુરુએ કીધું, અમારા ગુરુએ કીધું, શું કીધું એ નહીં જોવાનું, ગુરુએ કીધું. તમે થોડુંક આમ બહુ વાઇડ તમે વિચારો તમે, એટલે એકને પકડે તો હજારો લાખોની સંખ્યામાં એના અનુયાયીઓ થાય અને બધા અનુયાયીઓ પછી માયાની જાળમાં ફસાઈ જાય. હા એવું છે, એટલે માયાને એ ફાવે છે. અને ત્રીજી વાત બહુ સરસ, પિયર છે, પિયરમાં દીકરીનો જન્મ થાય, માયાનો જન્મ ભેખમાં થાય, સાધુઓમાં જ થાય. તમને શું આવડે? તમે તો સાસરિયું છો માયાનું. પિયર આ છે, દીકરીનો જન્મ પિયરમાં થાય ને, એ માયાનો જન્મ સાધુઓમાં, પંડિતોમાં, યોગીઓમાં, યતિઓમાં, સંન્યાસીઓ, તપસ્વીઓમાં, જ્યાંથી માયાનો જન્મ થાય એટલે પિયર. મને તો એટલો બધો આમ આમ સલામ ત્રણ વાર મારવાનું મન થયું નિષ્કુળાનંદ સ્વામીને. મેં કીધું આમણે પિયર શબ્દ મૂકીને કમાલ કરી નાખી. તમને આશ્ચર્ય થઈ જાય કે સાધુ અને સંન્યાસીઓ એમાંથી ત્યાં માયાનો જન્મ થાય. હા ત્યાં જ થાય. જો પંડિત હોય, વિદ્વાન હોય, સાધુ હોય, સંન્યાસી હોય, તપસ્વી હોય, યોગી હોય, બરાબર, એને ત્યાં માયાનો કેમ જન્મ થાય? મારે ઘણું બધું કહેવાનું મન છે પણ જાજુ નહીં કહું. પણ જો નામ દેવા એવા છે પણ નામ નહીં દઉં, નહીં તો રોજ એ માયામાંથી મારામારી થાય પાછી. હા એવું છે, ખરેખર આ બહુ અદ્ભુત છે. અને જે જે સમજાય છે કંઈ નથી શકાતું, પણ થોડો થોડો ઈશારામાં કહી દઈએ. આ બધા જે ગણાવ્યા ને એ શું કરે, શાસ્ત્રો હોય ને એને થોડા અર્થ ફેરવે, અને ફેરવીને નવી વિચારધારા લાવે, અને નવી વિચારધારા એવી રીતે મૂકે જેને વેદ, ઉપનિષદ, ગીતા, ભાગવત, સુર, મીરા, તુલસી, નરસિંહ મહેતા કે વ્યાસ, વાલ્મીકી, રામાનુજાચાર્ય, શંકરાચાર્ય કોઈને મેળ ન ખાય એવી લઈ આવે. એટલે શિક્ષાપત્રીમાં મહારાજ કીધું પાખંડ અને કલ્પિત ધર્મનું આચરણ ન કરવું. પણ એવું લઈ આવે અને તમને બધાને ગળે જ ઉતરી જાય, એટલે એને માયાનો જન્મ થયો. જો નરકમાં જવાનો રસ્તો તૈયાર કરી દીધો, માયાના પકડમાં તમે છૂટા હોય તો હલવાઈ જવાની જાળી નાખી દીધી, માછલીઓને પકડવાની જાળ નાખે ને, એમ એને વૈચારિક શાસ્ત્રોને આમથી આમ ફેરવે, એના અર્થોને. આજે ઘણા છે એવા એવા પંથોની તો કોઈ હિસાબ નથી. શું કરે આજે એક એકાદ બે પંથનો આમ આમ ખાલી એની વિચારધારા કેવી ફેરવી એનો નમૂનો તમને બસ. કોઈને કે ભાગવત ગીતા શાસ્ત્ર ને બધું સમજતા જ ક્યાં આવડે છે? વાંચી વાંચી લોકો એમને બધ સમજી ગયા છે કે બસ ભગવાન સર્વત્ર છે, અણુ અણુમાં છે. છે ને શાસ્ત્રની વાત છે ને, ગીતામાં છે, ભાગવતમાં છે, વેદમાં છે, ઉપનિષદમાં, બધે ભગવાન ક્યાં નથી? અણુ અણુમાં છે. છે ને જીવ પ્રાણી માત્રના હૃદયમાં છે, હૃદય છે અર્જુન તિષ્ઠતી, બધા જીવ પ્રાણીઓના હૃદયમાં બેઠો છે. અણુ અણુમાં કોઈ કણ ખાલી નથી, જ્યાં ભગવાન બધે છે. આ સનાતન સત્ય તાત્વિક વાત છે ને, અને હકીકત સિદ્ધાંત સત્ય સિદ્ધાંત છે. તો એમાંથી ફેરવીને શું વાત લાવે? બહુ પ્રચલિત છે અને લાખોની સંખ્યામાં અનુયાયીઓ છે. શું ભગવાન સર્વત્ર છે જ નહીં અને માનનારા છે ને, જો વિચારધારા મૂકી ભગવાન સર્વત્ર હોય જ નહીં, પણ કોઈને સમજતા જ નથી આવડતું. કેવી રીતે હોય કે મૂત્રડીમાં ભગવાન હોય, જાજરૂમાં ભગવાન હોય, તો તમે શું ભગવાન માથે પેશાબ કરો છો? તમે ભગવાન માથે જાજરૂ કરો છો? ભગવાન હોય જ નહીં. એટલે હાળું તરત ઓલા પ્રજાને એમ થાય કે વાત સાચી, મૂત્રડીમાં જ કેમ ભગવાન હોય? જ્યાં આપણે જાજરૂમાં ડીબો મૂકી આવતા હોય ત્યાં ભગવાન ક્યાંથી હોય? ત્યાં ના જ હોય ને, એ વાત સાચી છે. મળમાં, મૂતરમાં, ગંદકી, ગટરમાં એમાં ભગવાન હોતો હોય છે, આ બધાને કોઈને ખબર જ નથી શાસ્ત્રોની. ભગવાન સર્વત્ર હોય જ નહીં, ભગવાન એના લોકમાં જ હોય. અને પાછા બધા શાસ્ત્રોને બક્યા કરે છે કે ભગવાન તો જીવ પ્રાણી માત્રના હૃદયમાં છે. હૃદયમાં ભગવાન હોય તો આટલા બધા માણસ પાપ કરે, આવો ક્રૂર થાય, આવી હિંસા કરે, આવા વ્યભિચાર કરે, આવા દુરાચાર કરે, ન કરવાના કામ જોઈ ન શકાય, સાંભળી ન શકાય, એવા પાપ માણસ કરે છે. જો ભગવાન હૈયામાં હોય તો થઈ શકતા હશે? માટે ભગવાન પણ કોઈ હૃદય જીવ પ્રાણીના હૈયામાં હૃદયમાં નથી, ભગવાન તો એના લોકમાં જ છે. અને આવી આ એક જ એની ફિલોસોફીનો અંશ મૂક્યો તમને કીધો, બાકી તો વાત મૂકી દો. અને માણસ છે ને એ મરે પછી માણસ જ થાય, પશુ પક્ષીની યોનિમ ન જાય, માણસ માણસ જ થાય. ઘઉં વાવો તો ઘઉં થાય, બાજરો વાવો તો બાજરો થાય, તો માણસ મરે તો માણસ જ થાય. હવે આમાં એને દેહ શું કહેવાય અને આત્મા શું કહેવાય એનો જ ભાંગરો વાંટ્યો છે, છતાં બધા બહુ સાચી વાત છે, સાચી વાત. ઘઉં વાવો ઘઉં થાય, બાજરો વાવો બાજરો થાય, તો માણસ હોય તો માણસ જ થાય. અને 84 લાખ યોનિમાં ફરે છે જીવ, એ તદ્દન ખોટી વાત છે. એટલી બધી યોનિઓમાં ફરી ફરીને જીવ માણસ થતો હોય તો તે જો યોનિમાં ફર્યો ત્યાં બધા એને સુખ દુઃખ તો ભોગવી લીધા ને પાપના ફળ, તો અહીંયા આવીને પાછા સુખ દુઃખ ક્યાં ભોગવે? ત્યાં બધું તો ભોગવાઈ ગયું, પાછું અહીંયા આવીને તો બધા સુખમાં જોવા જોઈએ ને. એટલે કોઈ ક્યાંય જાતો નથી, માણસ માણસ જ થાય છે. વાત સાચી, ઓકે. હવે કોઈ કાંઈ વિચારે જ નહીં અને એ તમારે ચાલા જ રાખે. અને ઘણા તમે જો યોગ કરવા વાળા અથવા તો અમુક ધ્યાન કરાવવા વાળા તમે જો, હા, વિપશ્યના ધ્યાનના બધા કરવા નથી કરતા, કેટલું હોય, કંઠી કાઢી નાખો, માળા મૂકી દો, પૂજા મૂકી દો, ઈષ્ટદેવની મૂર્તિ મૂકી દો, નામજપ મૂકી દો, બધું દીક્ષા બીક્ષા બધા પૂજા પાઠ મૂકી દો, હવે શ્વાસની આવન જાવનને જોયા રાખો. શ્વાસ અંદર લો, જો ઊંડે સુધી જુઓ, ક્યાં સુધી ઊંડે સુધી જુઓ, અમારે જતીનને જ મળ્યો એક જણો હમણાં ક્યાંક એક જગ્યાએ, કે તમે ક્યાં ગયો હતો, તું ક્યાં ગયો હતો, દવાખાને ગયો હતો, ક્યાં ગયો હતો, એને બેઠો હતો, પછી વેઇટિંગ હતું, એટલે બેઠો બેઠો થોડો મહારાજ ધ્યાન કરતો, શ્રીજી મહારાજ ભગવાન સ્વામીના બાજુ મેં બેઠો હતો, એવો ટણકો, એ કે તમે શું કરતા હતા, તો કે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતો હતો, કે મૂર્તિ મૂર્તિનું ધ્યાન ના કરાય, શ્વાસને જોઈ રહો. હા, તમે જોવો જઈ, એટલે અને હજારો લોકો માને છે, હજારો લોકો માને, થોડું આમથી આમ ફેરવી નાખે. એક બક્ષા મહારાજ જેવો સંત બાલજી કરીને અહીંયા આવ્યા હતા ને, લાખો રૂપિયાનો કમઠાણ ને કેવું, 10 વર્ષ પહેલા આવ્યો હતો, આ બધા ઉમટ્યા હતા, અમે સાંભળવા જઈએ, અમે કારણ કે એના એક મોટો ભાઈ હતો ને એને તમે જાણતા હતા, પછી એને તો આઉટ ઓફ આફ્રિકા કર્યો હતો એટલે એનો આ ભાઈ હતો, એ પછી અમે કીધું હાલો ને જાય જોયે તો, અને જેને એને શ્વાસરૂપી બોક્ષાની વાત કરી ભાઈ, અને શ્વાસ છે એ જ સર્વસ્વ છે, ઉસકો દેખો ઉસકો દેખો, એસે કરો એસે કરો, ઉસકી ચાવી એસે એની છે, 15-20 મિનિટ કરીને બંધ કરીને પૂરું કરી દે. વારે વાહ, તે ઉત્તર સંડા ને ગરીબ ભગત એમાં 1 મહિના જ સેવા કરતો, પાછો રી અહીંયા જમ્યા અહીંયા ગુરુકુલમાં, એ અહીંયા હતો તો ખબર નહીં કે આ એમાં જાય છે, ત્યાં ગયાથી ભેટો થઈ ગયો, મેં કાઠલો જાયલો કે રેસ તું આયા, હા કે આમાં જ સારું છે. મેં કીધું ક્યાં ભરાણો તું વિચારતો, ક્યાં હરિ કૃષ્ણ બાપ વડતાલનો એને મૂક્યો, રોકડું કલ્યાણ હતું ત્યાંથી અહીંયા ક્યાં ભરાણો. પછી 15-20 મિનિટ સુધી સમજાયો, પછી કઈ બોલી શીખ્યો નહીં, પણ હવે એના કર્મ જેવી રીતે, પણ જોયું આવી ફિલોસોફી, આવો આ માર્કેટિંગ જેવું છે, તમારે સેલ્સમેન ફરતા હોય એટલે એમાં એવા મોહી જાય ને, વેચીને જ જાય, વેચીને જ જાય. એક જણો 1:30 વાગે બપોરના ઉનાળાનો રસ પૂરી ખાઈને સુઈ ગયા હોય, એવા ટાણે એક જણા એક બે ઘરનો ડોરવેલ વગાડ્યો ફેરિયાએ, અને શેઠાણી ખીજાઈને બહાર આવ્યો, એલા તું અંદર કરી ગયો, ઝાંપો ખોલીને અહીંયા સુધી પહોંચી ગયો, મેઇન ગેટ બંધ છે અને અહીંયા પહોંચી ગયો, ને અમને અત્યારે ઊંઘમાં ઉઠાડે છે, ત્યાં ત્યાં ત્યાં ત્યાં ત્યાં બોર્ડ નથી, રજા સિવાય અંદર ન આવું, અને ઘરી ગયો, તો કે બેનબા માફ કરજો, ત્યાં બોર્ડ છે જ નહીં, ત્યાં બોર્ડ હોત ને રજા સિવાય અંદર ન આવું તો હું ન આવત, નથી નથી મારી પાસે વેચાણમાં છે, લેવું છે, હા લાવી એક, વેચીને ગયો. આને કહેવાય સેલ્સમેન, આને કહેવાય માર્કેટિંગ. તમે શું MBA ભણતા હતા, તાલિયાને દાંતિયો વેચ્યા એનું નામ સેલ્સમેન, તાલિયાને એ ભાઈ એને સમજાવી દે, આ તમે એવો દાંતિયો છે ને, માથામાં તમે દિવસમાં 4 વાર આમાં વજન દઈને ફેરવો ને કોટા ફૂટે, બોલે કેમ, હા સ્પેશિયલ છે, મેગ્નેટિક છે, 50 રૂપિયા હોય 5 રૂપિયાનો ન હોય, 50 રૂપિયાનો દાંતિયો વેચીને જાય તાલિયાને, તમે આવાને દઈ જાય જો છે ને, છે એક વાળ આપણો પગ પડી જાય લપસી નેઠા પડી જવું છે ને. મૂળ માર્કેટિંગ જેનું એનું માલ વેચાય એમ આ ધર્મ જગતમાં પણ તમે આ બધું તદ્દન વેદ વિરુદ્ધ. પણ દરેક જે જે પંથો છે એમાં કાંઈક લોકો ઉપયોગી હોય છે એટલે ફસાય લોકો. કોઈ વ્યસન મુક્તિની વાત કરતા હોય, કોઈ મનની શાંતિની વાત કરતા હોય. શ્વાસની આવન જાવન છે, હા તમે જુઓ એટલે મનની શાંતિ તો થાય, વિચારો બંધ થાય, થોડું શાંત થાય. કોઈ દી બેઠો જ ન હોય પલાઠી વાળીને તો છે જે ધમાલ કરતો હોય તો મનની શાંતિ આ બધું મળે. એ પણ બધું ભૌતિક છે, એમાં ભગવત પ્રાપ્તિ અને આત્મકલ્યાણ આત્મશ્રેય એની વાત નથી. એટલે આ બધા પંથો એ આ માયાનો મોટો પંથ છે. રાજમાર્ગ એ સર્જન કોણ કરે છે? આવા યોગીઓ, આવા તપસ્વીઓ, આવા બધા જે જે છે પંડિતો વિદ્વાનો, એ ખોપડા ચલાવી અને ક્રાંતિકારી વિચારધારા, મૌલિક વિચારધારા, ફલાણી વિચારધારા, પછી જુદા જુદા મંડળના નામ આપે અને વર્લ્ડમાં ફેલાયેલા જ્યાં જઈને બેઠા હોય. અને તમે જુઓ એની પાસે ને એ લોકોનું સમર્પણ, એને જે સરેન્ડર થયા હોય એનું સમર્પણ તમે જુઓ, માથું કાપીને દઈ દે. હમણાં એક જણો મળ્યો હતો, તમે કીધા તમે કેટલા વખત છો? 3 વર્ષથી ઘરે જ નથી ગયો, બસ આ જ કામ. મેં કીધું ઓહો, અમારે 3 કલાક માટે આવવાનું હોય ને તોય મોડું કરે છે, તોય રાહ જોવી પડે. તો અમે ચાલુ કરી દઈએ ટાઈમે, તમને કહું છું. સમર્પણ એટલે કેવું ગજબ તમારું. 3-3, 5-5 આખી જિંદગી આપી દે છે, આખી જિંદગી, ઘરના બધું ખર્ચા આ તે કઈ જોવાનું જ નહીં. કેવું સમર્પણ! અને ખરેખર જ્યાં જ્યાં ખોટું છે ત્યાં ત્યાં જે સમર્પણ છે એવું સત્યને માટે એવું સમર્પણ નથી આવતું. તમે જુઓ એટલું નથી થાય, નહીં થાય. એનું કારણ શું છે? એ વાસ્તવિક વાત છે. યુગ કલિયુગ ચાલે છે. કલિયુગ છે એટલે ભગવાન વધવા દે, એનો એનો એનો કાળ છે. એટલે કલિયુગ ખોટાને જ સાથ આપે. તમે સાચું ચલાવવા જાઓ, લ્યો અત્યારે તમે સાચું બોલીને કોઈ ધંધો કરવા જાઓ, કંઈક કરવા જાઓ, સાચું હોય એનું ઘણું ચાલતું હોય, પણ તમે એ બહુ ઓછું ઓછું ચાલે, મંદ મંદ ચાલે. ખોટું કરો ચાલ, ભીખુદાનભાઈ નથી કહેતા, બહુ આમ સનાતન વાત કરી હો, એ કે હું જ્યાં સુધી સાચું બોલતો હતો ને ત્યાં સુધી મને સાંભળવાવાળા બહુ ઓછા જ મળતા હતા, પણ જ્યારથી ખોટું બોલ્યો ને બોલવા માણસો હમાતા નથી. વાત એણે આખી કેવી કરી દીધી જો. ખોટાની પ્રતિતિ કલિયુગ અપાવે. અંદરથી કલિયુગ બેઠો છે ને, મહારાજે વચનામૃતમાં કીધું અંદર 4 યુગના ધર્મ વર્તે છે, બહાર જેવું નથી. જીવના હૈયામાં કલયુગ સત્યુગ દ્વાપર કહેતા છે, એ હા પડાવે. ભગવાન એને રોકે નહીં, એને અત્યારે કાળ આપ્યો છું. એટલે ખોટાને કલયુગ સાથ આપે. સાચું તમે કરો એટલે કલયુગ અવરોધ નાખે. કરી જુઓ સાચું, કેટલી માથાજીત કરો તો એને ગળે જ ના ઉતરે. લ્યો અને ખોટામાં પૈસા દઈને જાય, અહીંયા સામેથી આપો તોય ના આવે. સાચું છે, જ્યાં જ્યાં બહુ સંઘર્ષ કરવો પડે કલિયુગમાં સાચા ને ખોટો કરો, કૂદ કે ને ભૂસ કે. એ પ્રતીતિ કોણ લાવે છે? કલિયુગ લાવે છે. માયાના ને કલિયુગના દૂત હંમેશા ફરતા જ હોય છે, સેંકડોની સંખ્યામાં દૂત હોય, એ ફરતા જ હોય, ફરતા જ હોય, ફરતા જ હોય. જ્યાં એવું લાગે તરત પાડી દે તમારે. અને કેવું હાવ રોકડું કલ્યાણ હોય એવું પરમ સત્ય, સનાતન વેદ સત્ય, અનુભૂત મહાપુરુષોનું સત્ય એ મૂકી અને પેલી બાજુ જતા. અને એનું તાન જોજો તમે, બસમાં, ટ્રેનમાં, રિક્ષામાં, જ્યાં મળે ત્યાં. તમારે બગીચાનો માળી પણ તમને એની ફિલોસોફી કે. અને આપણે આ સાચું હોય એનો 20 વર્ષથી સત્સંગી કે સાધુ હોય તો એની વાત એને કરતા નહીં આવડે. શું કહે છે? અમે સેવા કરી જાણીએ, અમને બીજી કંઈ ખબર ન પડે. અને પેલો ઝાડુ મારવા વાળો હશે ને તો એની ટોપથી બોટમની ફિલોસોફી તમને 1/2 કલાકમાં સમજાવશે. કેવા ટ્રેન્ડ હોય અને કેટલો આમ આમ ગુમાનથી બોલતો છોડે નહીં. તમે હાલા જાવ ને તો પાસેમાં હાલતો હાલતો હાલતો હાલતો દરવાજા સુધી તમારો ચાળ પકડીને આવે. પણ વાત તમને પૂરી કહી જ દે. અને આપણે એટલું જ કહેવાનું હોય કે શુક્રવારે સભામાં આવવાનું છે, ફલાણે સભામાં આવવાનું છે, તો હોઠ ન ઉપડે. કલિયુગ બંધ કરી દીધું, કલિયુગ બંધ કરી દીધું. તમે તો બહુ સારા છો, તમારે ઘણું બોલવું હોય પણ કળિયુગ બોલવા નથી દેતો. તમારો થોડો વાંક કઢાય. જુઓ, તમે જુઓ, સાચું કરવું હોય તમારે કેટલાને કેવું પડે. અને સાવ સત વાત હોય ને તમે કહો ને તો હજાર સંદેહ કરશે, આ શું કરતો હશે, આમ શા માટે કહેતો હશે, આમ શું કામ હશે. આપણે સાચી વાત કરી છે ને, અત્યારે આપણે વાત કરીએ સાચી, એમાં હજાર સંશય કરે સાંભળીને. ક્યાં શું કે ખબર છે, ઘણા મને એવા કોકો મળતા, એને ભાઈ કોઈ પૂછતું નથી ને એટલે આવી વાત કરે. લે આલે, હવે આને ક્યાં જવું. મૂર્ખાના માથે કઈ શિંગડા હોય. પણ કલિયુગ બધું, આ આ કલિયુગ કરે, એટલે સાવધાન રહેવાનું છે કે આપણને કલિયુગ કઈ આવું કરી જાય નહીં. સત વાત કહેવામાં માણસે પ્રબળ રહેવું પડે, એને સમર્પિત થવાની વાત છે. ન કરી શકે, કલિયુગના માયાના દૂત ફરતા. વાત સાંભળજો, બહુ જ માર્મિક છે, પણ હવે એ તમારું અમુક વાતો આપણને કહેવામાં તમારું લેવલ નાનું પડતું હોય, આ બધી ઘણી વાતો હોય છે. તે દૂતો ફરતા હોય ને, એ લગભગ કામ તો પાડી જ દે, પણ ક્યાંક એને મુશ્કેલી પડે ને તો તરત દોડતા દોડતા માલિક કલિયુગ પાસે દોડે અને સલાહ લે કે હવે શું કરવું. એવી રીતે દૂતો એકવાર અટવાયા એટલે દોડતા દોડતા કલિયુગ પાસે ગયા અને કીધું, એટલે કીધું કેમ ગભરાઈ ગયા, અરે માલિક તમે વાતો સાંભળો, હવે આપણે નાઈ નાખવાનું, પૃથ્વી ઉપરથી આપણે નાઈ નાખવાનું, હવે આપણે લબાચા બાંધી બિસરા પોટલા લઈને આપણે ઘરે ભાગી જવાનું. કેમ, શું થયું. અરે પૃથ્વી ઉપર સમજો ને, ભારતમાં એક વ્યક્તિ છે, મોટા મહાત્મા છે, અને એને સત્યબોધ પ્રાપ્ત થઈ ગયો છે, એન્લાઇટનમેન્ટ પુરુષ થઈ ગયા, પ્રબુદ્ધ પુરુષ થઈ ગયા, સત્યની પ્રાપ્તિ થઈ ગઈ છે. હવે એનો પ્રકાશ, સ્વયંની સત્યની પ્રકાશની જ્ઞાનની બોધની અનુભૂતિ, હવે એ લોકોમાંથી અજ્ઞાન હરી લે અને લોકો એને અનુસરવા માંડે તો આપણામાં કોણ ફસાય, કોણ ખોટે માર્ગે જાય. હવે આપણે તો નાઈ નાખવાનું, હવે એ તો કંઈ હમણાં તો મરે નહીં, એટલે એનું કામ પૂરું કર્યા વગર રહેશે નહીં, અને એ તો મહાત્મા પ્રબુદ્ધ થઈ ગયા, જ્ઞાનની જ્યોતિ જળ જળ જળ જળ જળ જળ જળાટ છે. કલિયુગ એવું ખડખડાટે છે કે જરાય મૂંઝાવાની જરૂર નથી. સાંભળજો, કલિયુગ કે જરાય મૂંઝાવાની જરૂર નથી. તો તમે લોકો જ એના અનુયાયીઓના ટોળામાં ભળી જાઓ અને તમે એ મહાત્માનો જય જયકાર મંડો કરો, ઉછળી ઉછળીને જય જયકાર કરો ને એવી પ્રશંસા કરો ને એવા વખાણ કરો ને એના પરચાન ચમત્કાર હાચા ખોટા બઢાઈ ચઢાવી અને એવા લોકોમાં ફેલાવા જ માંડો, ફેલાવા જ માંડો, એટલે પછી ચારે બાજુનું વાતાવરણ પેદા થઈ જશે, એટલે પેલા મહાત્મા થઈ જાય છે, હું હોઉં તો હોઉં, એ હોઉં તો હોઉં થઈ જશે, એટલે પછી એને પ્રશંસાની પૂજાની માન સન્માનની છેક ભગવાન થઈ જવા સુધીની ભૂખ લાગશે અને પછી એમાંથી એને ટોળા વધારવાનું મન થશે અને એવી ભૂખ લાગ્યા પછી ઘણી બધી બાંધછોડ કરી નાખશે, પછી સત્ય સિદ્ધાંતોને મારો ગોલી, પછી ઘણું ખોટું કરશે, કેટલાની ઈર્ષા કરશે, કેટલાની નિંદા કરશે, કેટલાની ટીકા કરશે, કેટલાનો દ્રોહ કરશે, મૂળ સનાતન સત્ય વાંચો એનો પણ એક બાજુ મૂકી દેશે અને એક જ વાત ફેલાઈ જાઓ દુનિયામાં, બસ બાકી જે થવું થાવ, પછી હાચે ખોટે રસ્તેથી ધન આવશે અને પોતાની વાહવા માટે પછી બધું કરી છૂટશે અને રસ્તો ભૂલી જશે, એ ભૂલી જશે, હારે અનુયાય ભૂલી જશે. જોયું, આવું થાય. અને જ્યારે પછી એનો આ બધો વા લાગે, એટલે ગોપાળાનંદ સ્વામીએ પ્રથમ પ્રકરણમાં 150મી વાત છે એમાં કીધું છે કે જેને 5, 10, 20, 25, 50, 100 માણસ માનવા માંડે એને પછી ગંડવા હાલે છે સ્વામી કે. આ પૂજાવાનો નાનો ને તેનો ને એવો બધો છે ને, આપણે સાધુઓની પૂજા થાય ને એનો કોઈ નિષેધ છે જ નહીં, વાર તહેવાર આ તે પ્રસંગો તે હોય, પૂજા કથા આ તે ચાંદલો થાય, પૂજા થાય, વસ્ત્રોદાન એ તો છે જ, પણ જે પૂજાનો છે એ આખું વ્યક્તિ પૂજા અને પૂજા, હવે એનો ભેદ જેને નથી સમજાતો એને બધી વાત ક્યાંથી સમજાય. સિદ્ધાંતો બદલવા માટે એટલે ગંડવા હાલે છે પછી. ગોપાળાનંદ સ્વામી એટલે આ બધા હાલે એટલે પછી એમાં ગંડવા એટલે ગાંઠપણ જેવું. હવે ગાંઠપણમાં શું ખબર પડે, પછી પત્ની બીમાર હતી ને એટલે પછી મરું મરું જ હતી, એટલે પતિ બાજુમાં બેઠો હતો એટલે ઓલી પત્નીએ કીધું કે હું મરી જાઉં તો તમને શું થાય, હું ગાંડો થઈ જાઉં એમ તો તમે પછી બીજું લગ્ન નહીં કરો, ગાંડાનું કાંઈ નક્કી નહીં, ગાંડાનું કાંઈ નક્કી નહીં. આવું છે ગાંડકું, એટલે ચોપાટ રમે એમાં કુકરી ગાંડી થાય, ખબર છે, એ ગાંડું થાય પછી ગમે એનું ઘોર ભાંગે એવું કંઈક હોય છે. હું તો રમ્યો નથી પણ આ તો એવું કંઈક કીધું છે, કુકરી ગાંડી થાય ને પછી એને કોઈ રીત રસમ ન હોય ચાલવાની એવું કહે છે એમ, આ પછી ગાંડું થાય. ગોપાળાનંદ સ્વામી કહે 5-10-50 માણસો માનવા માંડે, માનવા માંડે પછી જ આ બધું થતું હોય છે, કોઈ માનતું ન હોય પછી તો ક્યાં છે, અને માનનારા હોય અને પછી ચડે નહીં, એ સત્પુરુષનો રસ્તો છે. એટલે તુલસીદાસજી રામચરિત માનસમાં લખ્યું, આવું બધું થાય સાવધાન રહે, કેમ, લોક માન્યતા અનલ સમ, અનલ એટલે અગ્નિ, લોકો માને પૂજે આ બધું છે ને એ અગ્નિ સમાન છે, બાળીને ભસ્મ કરી દઈએ આપણી સાધનાઓ અને ભજનને આપણી સતને આપણા બધા બાળીને ભસ્મ કરી દઈએ, માટે એનાથી એ સાવધેત રહેવું પડે. લોક માન્યતા અનલ સમ, અને ચૈતન્ય મહાપ્રભુએ કીધું છે પ્રતિષ્ઠા સુકરી વિષ્ઠા, એવું જે માને એ સાધુ, પ્રતિષ્ઠા પૂજા પ્રતિષ્ઠા આ બધું થાય તો સુકર એટલે ભૂંડ, એ ભૂંડની વિષ્ઠા મળ, એના જેવું જે જાણે એ સાધુ, ગજબ છે ને, તો ચૈતન્ય મહાપ્રભુના વચનો છે. પણ જ્યારે આ એક પ્રકારનો વાવ ઉપડી જાય છે ને, વાહવાનો આ બધું ફેલાવાનો, એ ફેલાવાનો વાર લાગી જાય પછી બીજું જોવે દે, ગમે તેમ આપણે ટોળો મોટો કરી નાખો, અને એનો નશો એના અનુયાયીને પણ ચડે કે અમારા કઈ ઓછા નથી એમ, એટલે એને એનું હોય બહુ છે. ઘણા લોકો બહુ સર્વોપરીની વાત કરે ને એની પાછળનો ઈરાદો શું હોય ખબર છે, અમે સર્વોપરી છે, અમે સર્વોપરી છે, એટલે આ એક વળગણ આવી જાય ને, એટલે પછી જે આ શંકરાચાર્ય લખ્યું ને એ શ્લોક હું અહીંયા જોડી દઉં છું, દિનમપી રજની સાયમ પ્રાત શિશિર વસંતો પુનરાયાત કાલ ક્રીડતી ગચ્છત્યાશ આયુ તદપિન મુંચત્યાશા વાયુ. જો વાયુ લખ્યો, વાયુ એટલે વા ગંડવા, બસ પછી એમાં જ દિવસ જાય ને સાંજ થાય, સવાર થાય ને રાત પડે, ઋતુઓ આવે ઋતુઓ બદલે, દિવસો જાય મહિનાઓ જાય ઋતુઓ જાય વર્ષો જાય, એવી રીતે કાળ એની સાથે ક્રીડા કરે છે. જો કાલ એટલે સમય ને કાલ એટલે કલયુગ, એને રમાડે છે અને એમાં જ પછી એની આયુષ્ય નીકળી જાય છે, પણ ઓલો આશારૂપુ વાયુ છે એ જતો નથી. તો પછી કોઈને એમ થાય કે માળો બધા સાધુ આવા, બધાને આવું જ હોય ના, એવું નથી. હા, બે વાત બહુ સમજવાની, અધૂરું સમજતા નહીં નહીતર મોત થશે. સાવધાન રહેવું પડે, સાવધાન રહેવું પડે, જ્યાં સેજે આવા બધા પ્રસંગો આવે, માન પ્રતિષ્ઠા આ તે બધું, તેમજ કોઈ બીજા આગળ જે કહ્યા એ બધા પ્રસંગો, સ્ત્રીના ધનના વ્યવહારના બધા, તેમાં સાવધાન રહે એ ઉગરે, સેજ ગાફલ થાય. આ સેના જેવું છે ભાઈ, નિષ્કુળાનંદ સામે લખ્યું છે ને એના ગ્રંથોમાં, જેમાં નટ ચડે રે દોરડે, દોરડા ઉપર નટ ચાલતો હોય ને એ પછી એનું બીજે ક્યાંય જાય, અને જોવાને મળે સગળું ગામ પણ નટ ન જુએ કોઈ ને, અને જો જુએ તો બગડે કામ. શું વાતો લખી છે ભાઈ, હે, નટ દોરડા ઉપર ચાલતો હોય, હરણની સિંગડી દોરડા ઉપર, એના ઉપર પગ બાંધ્યા હોય ચાલતો હોય દોરડા ઉપર ભાઈ, અને નીચે ઘોઘવાટા કરતો ઓલા નાયગ્રાનો ફોલ ચાલતો હોય, મરી જાય હેઠો પડે ને ડાંઠું ન આવે. હવે એને જોવા માટે કેટલા લોકો મળ્યા હોય, કેટલાય ટીવી કેમેરા લાગ્યા હોય, હેલિકોપ્ટરથી દ્રશ્યો લેવાતા હોય, એ જોવા ઉભો રહી આમ, કદાચ એ સહેલું હશે પણ આ માર્ગે ચાલ્યા પછી માયના પેચમાં ન આવવું ને એનાથી પણ અઘરું છે. અઘરું છે આ બધું, આ બધું આ વસ્તુઓ મળે ઢગલા મંડે થવા. ગુણાતીતાનંદ સંગે રોજ બરફીની માટીલો ઠલવાય તો મન કેમ રીએ, એમ દરેક વસ્તુ રૂપિયાનંદ સોનાનંદ ગોપાળાનંદ સાહેબ એની વાત લખીને પણ મહારાજે કહી રોજ ઢગલા થાય, રૂપાન સ્ત્રીઓનો યોગ થાય. તો આજે આપણા સત્સંગમાં ઉતરતો હોય એવા રે કે ન રે એનો પણ સંશય છે, ત્યારે આ બધાને તો નિરસંશય જ થઈને ભરે. કાંઈ પણ એવું કરો ને તો કે ત્યાં સ્વામી હોતા જ નથી, મહારાજ જ બેઠા હોય છે. લે ગંડમાં જ કઈ હદ હોય, તમને ત્યાં સ્વામી બેઠાલા દેખાય, ત્યાં સ્વામી હોતા જ નથી, મહારાજ જ હોય છે. પણ આ કલયુગ હા પડાવે, એને ખબર નથી કે જતા જતા તમે સંપ્રદાયને ક્યાં લઈ જવા માંગશો. અને મને એમ મારે કઈ ન્યા એમાં કોઈની ગાદીમાં ચડી બેહવાનું છે તો હું આ વાતો કરીને કઈ મારે મારે લઈ લેવાનું છે કઈ? હું તો જે છે એ કહું છું. ખબર નથી કે આ સંપ્રદાયના સિદ્ધાંતો છે એનું પછી શું થાય, એક વ્યક્તિવાદમાં શું શું પછી બધા વચનો ફેર. હવે એ તો ઘણું બધું છે, કહું ને કેણે ક્યાં કેટલા કેમ ફેરવા એ તમને ચોપડો કાઢીને કહું તો મને કાલે હાજે ડબી નાખે. હા છે, એટલે વાતો કરીએ એટલે એ લોકો વાતો કરતા ત્યારે એમ જ માનતા જ્યાં શાસ્ત્રને અમે ગોળીને પી ગયા, ગોળી ગોળીને છાશનું વલણું કરીને ગોળીને પી ગયા છે. પણ તમે ક્યાં ક્યાં ભાંગરો વાંટ્યો છે એ ભલે અમે અભણ હોય પણ આ સહજાનંદ ગુરુના પ્રતાપથી અમે કહી હાલો કે અહીંયા છે આ વસ્તુ છે, આ લો જોવો લો કરો ફેરફાર, લો હાલો લાવો મૂળ ઓરિજિનલ વસ્તુ તમને આપીએ લ્યો ને. પણ કબૂલ જ ના કરવું હોય, ગપુ છે એમ કરી કાઢી નાખવું હોય એનો પછી કાંઈ નહીં. એક જણો કે હું કાશીએ ગયો બધા વિદ્વાનને જીતી આવ્યો. શાસ્ત્રીજી મહારાજ આ વાત કરે તો કે કેવી રીતે જીત્યા, એ જે કહે હું એમાં ના જ પાડું. એટલે હવે જીતાઈ ગયા ને બધા, જે કહે એમાં હું ના જ પાડું, બધાને જીતી લીધા. હવે એમ તમે કાંઈ ઓલો પેચમાં આવે એવું હોય તો તમે એ કે ગપુ છે તો એમ કાંઈ હાલે. પણ ઈમાનદારને મધ્યસ્થી બનાવો અને શાસ્ત્રને વચનાવની વાત મૂકો, ચાલો દૂધનું દૂધ ને પાણી પાણી થઈ જાય. દુનિયાને છેતરવા હોય તો કોઈ વાંધો નથી ભાઈ, અને લોકો ઉપયોગી હોય જ કાંઈક, એટલે સમાજ એને હોય એટલી જરૂર હોય. જો જૈન ધર્મ છે બિલકુલ નિરીશ્વરવાદી છે, ઈશ્વરમાં માનતા જ નથી. કોઈ ભગવાન અનાદિ છે એવું એ જૈન માનતા જ નથી, અને ભગવાનને સર્વ કરતા છે ને એને આ જગત રચ્યું છે ને એને આશરે કલ્યાણ થાય છે ને જૈન માનતા જ નથી. છતાંય જૈન ધર્મની આવશ્યકતા છે, જૈન ધર્મ હતો તો આટલી જીવહિંસા અટકી છે, જીવદયા પાંગરી છે. લોકસભા સંસદ સભા વિધાનસભામાં વિરોધ પક્ષ જોઈએ જ, નહીં તો શાસક પક્ષ ફીટી જાય. એટલે કુદરત પણ આ કરે છે, એ દાદાના દરબારમાં રે સામે જીવા ખાચર રાખે જ, એ રામ રૂપે આવે સાથે રાવણ રાખે જ. ભાઈ આ તો હર્ડલ્સ વાળી શું કહેવાય વિઘ્ન દોડ છે, વિઘ્ન તો મૂકે એને દોડમાંથી કૂદીને તમે નીકળી જાઓ એને એવોર્ડ મળે. પ્લેન રનવે આવે બેઠું બેઠું હોય એરપોર્ટ ઉપર પ્લેન પડ્યું હોય સેફ જ છે, ઉડે ત્યારે જ અનસેફ છે ને, પણ પ્લેન એના માટે નથી સર્જાયું કે ત્યાં સેફ પડ્યું રહે. જીવન છે, આ બધી વિઘ્નો છે, સત્સંગમાં આવનારા એમાંથી પાર કરવાના છે. બહુ મોટી વાત છે ભાઈ, એટલે માયાના પેચ છે આ બધા, સાવધાન રહેવું પડે પૂરું. એક જણો હતો ને એની પાસે મોટી જમીન જાયદાદ મકાનો ખોરડા રોકડ બાગ બગીચા બંગલા બધું બધું જાઓ જલાલી, પણ એને એવો વૈરાગ ચડી ગયો ને બધું છોડીને સાધુ થઈ ગયું. થઈ જ જાય છે ને, ઘણા નથી થઈ જતા ભાઈ, કાંઈ બાજન મહારાજા ભરતુરી મહારાજા શું કહે, એની પાસે જે હતું એક વીંટીમાં નંગ પહેરતા છે ને એવું આપણા હાથ પેઢીમાં નહીં, હું 70 પેઢીમાં નહીં ભેળ્યું હોય. હે આ કોહિનોર છે હતો જ ને, કોઈ રાજા રજવાડાનો જ હતો ને, આખી દુનિયા જોવા જાય. આપણી પાસે શું છે, શનિ નડતો હોય ને તમે કોઈના ભરમાયા પછી નંગ પહેરીને બેઠા હોય એવી અલગ વસ્તુ છે. હવે તમે પહેર્યો હોય શનિ ને ખબર ના હોય, એ ખાલી સોની ને ખબર હોય કેટલા આવ્યા ને કેટલા ગયા. બાજન મહારાજાનું ખાલી રસોડું 999 ઊંટ ઉપાડતા, એટલું તો રસોડાનો સામાન બાજન મહારાજનો હતો. રસોડાનો બીજો જવા દો તો તમારું હોય હોય રસોડું કેટલું હોય, એવા એવા મૂકીને સાધુ થઈ ગયા. એમ આની પાસે બહુ હતું, એક જણા જમીનદાર પાસે બધું મૂકી અને સાધુ થઈ ગયા. પછી તો ઘણા વર્ષે જંગલમાં રહ્યા, ભિક્ષા માગીને સાધના કરીને ઘણું કર્યું. પછી થોડું થોડું પછી થાક લાગે, એક જગ્યાએ બેઠા ને પછી લોકો આવે ને થોડી વાતો કરે, સાંભળજો, લોકો આવે ને બેસે ને પછી પોતાને ભગવાનમાં હેતુ હોય એટલે શેરીની વાતો કરે, સાધનાની વાત કરે, આ કરે. લોકો રોજ આવતા જાય, કોઈ ફળ ફૂલ લાવે, પછી દૂધ લાવે, પછી ભિક્ષા લેવાની કંઈ જરૂર જોજો. પછી કેમ થાય છે એ તમને કહું છું. પછી ભિક્ષા લેવા જવાની જરૂર ન પડે, પછી પાણી આપી જાય, જળ આપી જાય, ફૂલ આપી જાય, ફળ આપી જાય, બધા વસ્તુ આપી જાય, બધું આપી જાય.